પુસ્તકો વાંચ્યા પછી દાડો ભર્યો નહી તો પછી 1958 માં આ જ્ઞાન સુરત ના સ્ટેશન પર તમારા સ્ટેશન પર પ્રગટ થયું છે. પહેલા હોય તો આપડી આપડે ગવડાવીએ. મુંબઈ માં જન્મ છે અમારો. મુંબઈ માં અહંકાર વધારે પડતો મેડનેસ હતું. શું હતું? અહંકાર. અહંકાર વધારે પડતો થાય ને શું કેવાય? મેડ કેવાય. તમે સમજો ને? તે મને ઘણા લોકો તો કારણ કે સ્વભાવ પરોપકારી કેવો તે લગી મારા ધંધાની તો બધી વાત જ નહીં કરી. ખરી મારે ત્યાં જે આવ્યા હતા અમારે શું અડચણ છે એની જ વાત કરી. ખબર પડે ને? એટલે લોકોને ગમતી જ વાત થાય ને. સમજે ને? એટલે બધા ચાર ગાડીઓ મારતા પડી રહે. એટલે લોકો અંબાલાલ ભાઈ કે શું કે અંબાલાલ. હા, હવે આ છ અક્ષરના શબ્દ ઉતાવળમાં કોઈ માણસ બોલ્યો હોય અંબાલાલ ભાઈ, પણ મને અંબાલાલ એટલું સંભળ્યું હોય ને તો મને આખી રાત હું ના આવે કે મને અંબાલાલ તમે કહ્યું ને. હવે આ એક જાતિ ચિંતા કહેવાય ને. આ ગ્વાપનીતા બીજી છે એ બિચારા એવા ભાવે ના બોલ્યો પણ હું મારા પણ મતું અલતોલ કરું. મને કહ્યું આવું શું બોલા આ ઉપાધિ પાર આવે ખરો? એ તો આ 58 સાલમાં આ ઘર થઈ ગયો ને તેની હાથે અહંકાર હપું તો ખલાસ. શું બિલકુલ અત્યારે નોંધ અત્યારે નોમિનલ અહંકાર નથી. આ જે બોલું છું હું કે હું આ છું આ છું એ બોલું છું એ તો ટેપ રેકર્ડ બોલે છે. કોણ બોલે છે? ટેપ રેકર્ડ. હા હા, ટેપ રેકર્ડ બોલે છે. અને જે આ દાદા ભગવાન તે આ દેખાય છે નો આ તો ભાદરના પટેલ છે. કોન્ટ્રાક્ટનો ભાગો ધંધો કરે છે. ખબર પડે ને? મય જે પ્રગટ થયા છે ને એ દાદા ભગવાન છે. 14 લોકનો નાથ છે. શું છે? 14 લોકનો નાથ. કામ કરી ના કેવું છે આપણે તો કરી. આ તો ભાદરના પટેલ છે. લોકને રૂપ જોઈએ છે તો ભગવાન અરૂપી છે. કેવા છે? છતાં કે છે ભાઈ સી રીતે બહાર જોવા ત્યાં જ્ઞાની આંખોની મારફત બહાર નીકળ દેખાય. એટલે તમારા સ્ટેશન પર આ એ જિલ્લા વાળા બધા શું કે છે અમારો જિલ્લા નું કલ્યાણ બધું થઈ ગયું. સુરત ને એ બધું એટલે એ જિલ્લા વધારે ચાલે છે. કારણ કે બહુ સારો ભોળો ને બહુ સંસ્કાર બહુ સારો બહુ કઠણ નહીં પૂરા પૂરા પૂરા બધા. આપણે તો મુંબઈમાં જ જીવન થયું છે બધું નહીં. નાનપણ નાનપણમાં પાડોશી છે મારા ફર્સ્ટ નેબર ને. છતાં અંબાલાલ જીવતા છે. શાના આધારે જીવતા છે? વ્યવહારથી આધારે કરતા છે. હું જુદો પડી ગયો તો એમનો કેવી રીતે વ્યવહાર ચાલે છે? સાયકલ ડિસ્ચાર્જ સ્વરૂપ છે. શું છે? ડિસ્ચાર્જ સ્વરૂપ. જે પહેલા ચાર્જ થયેલું હતું અત્યારે ચાર્જ નહીં થતું છૂટા પડી ગયા પછી, પણ પહેલાં જે ચાર્જ થયેલું હતું ને તે ડિસ્ચાર્જ થયા કરે છે. એ આપણે સમજાવ્યું એટલે આપણે ડિસ્ચાર્જ સ્વરૂપમાં આ જે આત્મા માનેલો છે ને બધા મનુષ્ય બધા એ આત્મા મિકેનિકલ આત્મા છે. કેવો છે? જે બિલીફમાં છે અત્યારે કે હું છું એ મિકેનિકલ આત્મા છે. કેવો છે? ખાવા પીવાનું બધું જોઈએ એને ના જોઈએ. આ મેં કર્યું એવું બોલે કે અત્યારે ચાર્જ થવાનું. આ મેં કર્યું તે મેં કર્યું અને તે કેવું નોંધારું બોલે. કેવું બોલે? વિથ ઇગોઇઝમ. ઇગોઇઝમ પૂરું નહીં બોલતા એ લોકો. અહમભાવ સાથે હું કરતા છું ને એ ભાનથી કર્મ બંધાય છે. શું થાય છે? એટલે ચાર્જ થાય છે. અને એ કરતા પદ છૂટે પછી ચાર્જ ના થાય. પછી ડિસ્ચાર્જ એટલું રહે પછી નવું ચાર્જ થાય નહીં. આ તો ચાર્જ અને ડિસ્ચાર્જ જગત માં ચાલુ જ રહ્યા કરે છે. ખબર પડે ને?

આ વિકલ્પો સંસારમાં કઈડે, શું કરે એને નિર્વિકલ્પી થાય તો ઉકેલ આવે, એવું આપણે સમજાય. નિર્વિકલ્પી થવાની જરૂર છે ને. નિર્વિકલ્પી જ્ઞાની પુરુષ એકલા કરી શકે પોતે, જે નિર્વિકલ્પી હોય, તરણ તારણ થયા, પોતે તર્યા હોય તે બીજાને તારી શકે બીજો, એ આપણે સમજાયું. આ વેદાંત ચાર વેદ ભણે તો વેદ શું કે છે, બુદ્ધિ નું જ્ઞાન માં શું સાહેબ ફેર છે એ કહું આપને. બુદ્ધિ ઇન્ડિરેક્ટ થતા છે, પણ એ તો આત્મા ના પ્રાપ્ત થાય ના. આત્મા એકાદ જ્ઞાની આખા વર્લ્ડમાં બે જણ ના હોય, શું કહ્યું, કોઈક જ્ઞાની હોય તો બને. બુદ્ધિને મોટું ફૂલ લાઈટ થયું હોય, જ્યાંથી અંધારું હોય ત્યાંથી મીણબત્તી હરગાવીએ, પણ પછી ફૂલ લાઈટ થયા પછી મીણબત્તીની જરૂર ખરી ના. તો એ રીતે અમારી બુદ્ધિ આ લાઈટમાં ભાઈ ભળી ગયેલી હોય, અમને બુદ્ધિનો પ્રકાશ મળે જરૂર જ નથી. એટલે અમને ઇમોશનલ ના કરે બુદ્ધિ, હંમેશા જીવ માત્ર ને ઇમોશનલ કરે, શું કરે આપ સમજવા, ઇમોશનલ કરે, અમને ઇમોશનલ ના કરે, અમારું મોશનમાં થાય. આ ટ્રેન છે ઇમોશનલ થાય, શું થાય, શાક ખાવા ઉભે જે રીતે મનુષ્ય ઇમોશનલ થાય છે ને, એટલા બધા જીવમાં મરી જાય છે, દોષ બેસે ને પેલું. એટલે અમે મોશનમાં હોઈએ, અમને પેલું લાઈટ છે ને પ્રકાશ, પેલું મોટું પેલું મીણબત્તીનો પ્રકાશ અમને જરૂર જ ના પડે ને. એટલે અમને અભૂત જ કહેવી, અભૂત તને ગમી વાત, તું બુદ્ધિશાળી, હું અભૂત બોલ. અમે બાળક જેવા હોઈએ, નાનું બાળક હોય ને તે અભૂત હોય છે ને, એવા અમે હોઈએ. નાના બાળક જોડે રમીએ હોવું જોઈએ, અને દોનું બાળક મારી જોડે રમે, એને એમ લાગે કે દાદાજી મારા જોડા જ છે, પાછો પગે લાગે કે જે કરે. અહીં દોઢ દોઢ મહિના છોકરા બધા અહીં વિધિ વિધિ કરી દેવાના બધા, કારણ કે એમ સંદેક થાય ને. નાના છોકરાને બુદ્ધિ ઓછી હોય, પ્રકાશ ના પામી હોય, પણ મન તો હોય, તો મન ઉદાસ તો કરે છે ને, કે ચિત ચિત ચિત્તરૂપી મન, તેરું મન નહીં, હા ચિત્તરૂપી મન, એટલે મને ઠંડક થઈ જાય, ત્યાં વિધિ કરી જાય. ફેમિલી ગયેલું બધું અહીં રહેશે, કરવાથી તો આનંદ ઉત્પન્ન થાય છે. તો આત્મા ધ્રુપ થઈ જાય તો કેટલું શું થાય આપ સમજો ને. અને ભૌતિકનો આનંદ તો મૂર્તિ તો આનંદ, એ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે. જે સુખ આવ્યા પછી દુઃખ આવે, એને સુખ કહેવાય કેમ કર્યું, એ કલ્પિત સુખો છે બધા. સંસારના સુખો કેવા છે, કલ્પિત એટલે સંતોષ થાય પણ તૃપ્તિ ના થાય, શું કહ્યું, તૃપ્તિ થઈ થાય છે કોઈ કોઈ સુખમાં તૃપ્તિ થાય છે ના, નથી થતો. વડોપ્રધાન પદ મળે પણ કઈ તૃપ્તિ ના થાય, શું કહ્યું, અરે પ્રેસિડેન્ટ ઇન્ડિયાનો થાય ત્યાં પણ તૃપ્તિ ના થાય, સંતોષ થાય, પોતાનું ધારેલા ઘરે જગ્યાએ ગયા એટલે સંતોષ થાય, તૃપ્તિ ના થાય. અને અમે જે પદ પર નિરંતર તૃપ્તિ વાળું હોય, સંસ્થાનો વિચાર જ ના આવે ને, અમને વિચાર હતો ના આવે, એક વિચાર નહીં પાછો વિચાર, એટલે એક વિચાર ના આવે. ચાર ગતિ અને વચ્ચે સેન્ટરમાં મોક્ષ છે, તો ચાર ગતિ માંથી છેવટે બધે મોક્ષ માં જવું પડશે. પાંચ આખું જગત ચાર ગતિ થી, દેવ ગતિ, મનુષ્ય ગતિ, ઇરિયન્ટ ગતિ અને અંદર ગતિ, આ ચાર ગતિ. અને આ ચાર ગતિમાં પુણ્ય પાપના આધારે છે આ ગતિ. અને જો પુણ્ય પાપથી રહિત થયો અને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું તો મોક્ષની ગતિ. તો ક્રેડિટે નહીં, ડેબિટે નહીં, અહીં ક્રેડિટ થાય એટલે દેવ ગતિમાં જાય, એટલે વડોપ્રધાન થાય. આ તમે એસી થયા છે એટલે ક્રેડિટને લઈ લઉં, અને ડેબિટ હોય તો પેલા મિલમાં નોકરી કરવી પડે, પૂરું ના થાય, આખો દાડો મહેનત કરે છે, કહ્યું ને. આ ક્રેડિટ ડેબિટના આધારે છે આ બધું. અને ક્રેડિટ ડેબિટના ઉત્પન્ન ના થયું એટલે પેલું સાત્વિક તમે કહેતા ને, સાત્વિક અને તમોગુણ, સાત્વિક ક્રિયા તેનું ફર્ક વેરી, અને તમોગુણની ફર્ક ડેબિટ, એ બે ઉત્પન્ન થયા જ કરે છે નિરંતર. અને એક શક્તિ ચલાયા જ કરશે આ જગતને. ભગવાન ને ભગવાન તો આજે જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ. ક્રિએશન ની અંદર રહ્યા છે, તમારી મારી વચ્ચે ક્રિએચર, બધા ઘણા ક્રિએચર છે, વાંચી ના દેખાય એવા, દુર્બીનથી ના દેખાય એવા ક્રિએશનની મહી પણ ભગવાન થયેલા છે. એટલે આજે આવો, આ કોઈ ફરજ જો ગામે એવો નથી, જામી ગયો શું કરી દે, જવાનો છે ને ક્યાં જવાનો છે એ બાબત નું એને જો પોતાનું આત્મજ્ઞાન થાય, પછીથી એમણે શું કરવું અને શું નહીં કરવું એ પૂછવા માટે કોઈ જાણકાર હોય તેની પાસે જવું પડે. દિલ્હી સાત 77 ગાંધીનગર બપોરે ખરાબ થઈ ગઈ. તમારે તો કામ કરે જ જવાનું, શું પગાર કહ્યું છે ને નિષ્કા આવે છે કે કામ કરે જવાનું. ફળની આશા બહુ રાખશે નહીં, પણ ફળની આશા હોય વગર કોઈ કામ કરે જ નહીં. સમજો ને, આશાથી જીવે છે, આશાથી જીવે છે અને જીવે છે આશા. ભક્તો બધા એવી રીતે જ રાહ જુએ છે. ઘેરા થઈ ગયેલા ભાઈ, ઘેરતા ભાઈ છબલે માં વાગ્યો દુખી જાય, ગલગલી થાય, ખબર જાય, ઘર નું ભાન ભૂલી જાય. ખરો ભક્ત સાથે અને ભગવાન ની ભક્તિ કરે, વ્યવહાર કરો સાથે. આ જગત નો જે વ્યવહાર છે, વ્યવહાર ફરજિયાત છે, માટે સાથે બનો. શું છે આ મરજિયાત નથી, ફરજિયાત જ છે. એટલે અને ખૂબ સારી રીતે સુંદર રીતે વ્યવહાર ચલન પૂરો કરી અને તમારું બીજું કામ કરો. મરજિયાત નું વ્યવહાર તો ચલાવો. આ તો ગદી પહેરી બોમાં પાસે ચાક લેવા ગયા છે, ચાર કલાકથી ભક્તિ ભૂતા દરિયા કે ખબર ના પડી. હું તો એ હું તાવડી મૂકીને બેઠી છું, તેલ મૂકીને બેઠી છું, અમે લઈને આવું જ કે છે. તો એ થોડી ભગત ના ગયા હવે. હા એ છે, એ પૂછે છે રાધેશ્યામ ભાઈ કે આ નરસિંહ મહેતા ની સ્થિતિ કેવી કહેવાય, તો પછી એમને આવું જ રહેતું હતું ને. એવું રહેતું તો નરસિંહ મહેતા એ ભક્ત બહુ વિચાર છે, બહુ વિચાર છે જો. અને ચોખ્ખા હૃદય નાટક હતું, બધું જોઈતું હતું. આ ભક્તો ને પાસે જોઈએ છે અને ભગવાને જોઈએ, દેવ છે. જ્યાં નસીમ હતા બહુ ચોખ્ખા માણસ હતા, એને કશું જોઈતું નતું. ખરાબ એને આવું આવું થતું, ઘેલછા જ ઉત્પન્ન થતી હતી. જો જેમ મેત્રાની મજા પડ્યા ત્યારે રાતે કહેતો હું આવું છું. મેં ઘડી વાર પછી હરિજન વાસ માટે એમ સમજ હવાર સુધી ચાલ્યા હતા, પેલા રાતે 2 વાગે ભરી ગયા. ત્યાર પછી નાગરો કહેતા રહ્યા, ક્યાં ગયો પેલો નથી, કઈ ગયો? કાકે એ તો ભાગી ગયો તમે આગળ ભક્તિ કરવા, કાંઈક બોલાયેલા આવા ભરી ગયો કઈ તો ત્યાં આગળ બોલાવા ગયા. નથી મહેતા ને પૂછાય, હરો કાકા પેલો ગયો કે છે? શું કહે છે? ત્યાં ગયો કેટલા વાગે? ત્યાં હમણાં 2:30 વાગે હશે. કે ભલું થયું ભાગી બધી ના બોલાય, માર્યો પછી એને આવું ના બોલાય. વિવેક માં બોલાય, વિવેક માં રહેવું છે. ના રહેવું છે અંદર ખોને જવાનું? ભલું થયું ભાગી એડજસ્ટ ના થાય કે માર્યો તો ના કરે. આવું અવિવેક તો કોઈ પાસે ના કરે. શું કહે? દુશ્મન હોય તે પણ બાથરૂમ માં પાણી ભરી ચોકડી આવી છે નહીં, અભિનય છે જબરદસ્તી, ડ્રામા એકદમ ડ્રામા છે, તમે નાટક જ કરવાનું ખાલી, અભિનય જ કરવાના છે જો, અને પણ અભિનય સિન્સિયર બી કરવાના, મને કઈ પણ ભાવ હાસ્ય નથી, તમારે ઢોંકવું એટલે પાણી વાણી છોટી કરી બેહું ના હોય પછી મરતું અડાડવું પડે છે એટલે હું નાનો હતો ત્યારે જોવા જતો હતો, અમારા તરફ કૂટવાનો રિવાજ એટલે બધા આપડા ખૂટી રાતે કૂટવાનો રિવાજ હતો, બધો કૂટવાનો રિવાજ ને, હું નાની ઉંમર હતો બધું જોઈ ઘરે જોઉં, આપણને ખબર નઈ લોગિંગ કરે છે એટલે પછી ધીમે ધીમે મોટી ઉંમર થયો ત્યાં સમજતો થયો કે આ તો આમ થયો કરે બઉ દુઃખ થતું છે, પણ તેનું નામ લૌકિક છે, તમને સમજણ પડે છે ને, લૌકિક કે છે કેમ અલૌકિક નહીં કેતા, લૌકિક અલૌકિક માં એટલે આગળ લુગડું ઓળી ને ઓ મારા ભાઈ રેડ કરી બૂમ મારવાની મહી પડી બિલ્ડી બી જતો નાટક કરવાનું ના હોય, ભજવવાનું હોય, શું હોય જે રિહર્સલ ગોઠવેલું હોય તે ખાલી ભજવવાનું જ હોય, શું તમારે રાધેશ્યામ નામ નું નાટક ભજવવાનું, ત્યારે બધું તમે જાતે એથી જાઓ ત્યાં શું થાય, આ ભર્તુહરી નાટક ભજવે એની વાઈફ નું નામ શું હતું, સિંગડા, તે તીગડે બોલે છે દીક્ષા દે ને મૈયા પિંગલા રે, શું પોતાની વાઈફ ને જયારે બહુ એને બધું એ લાગે છે આ સંસાર ઉપર વૈરાગ્ય આવે છે અને સ્ત્રીઓ તરફ બહુ અરે એ લાગે છે, ત્યાર પછી દીક્ષા માગે છે, ત્યારે આ બધા સાંભળનારા બધા જોનારા ને નાટક ના, તે એમાંથી અમારા વડોદરામાં ચાર જણ જતા રહે, અરે આટલું બધું તે ચાર જણ વૈરાગ આવ્યો તે જતા રહ્યા તે હજુ આવ્યા નથી, નાટક ના કરું ને તો પગાર કાપી લે, હું તો લક્ષ્મીચંદ છું, કઈ ભરત રાજા ઓછો છું, તમે થયું ને અંદર જાણતો ના ભૂલી જાય લક્ષ્મીચંદ જી, ભૂલી જાય, પાત્ર મળ્યું છે એ બાજુ પર રાખી ને હું કોણ છું ભૂલી જવાયું છે, બાયમુખ અંતર તમને કેમ લાગે છે, ભરત એ છે ભરતું જાણતો હોય ને કે હું લખી છું, લક્ષ્મીચંદ એટલું જાણતો ના હોય, ખીચડી વધે ખાવાની રામે ખીચડી ખાવે એવું જાણતો એના ખ્યાલમાં જ હોય બધું, અને આ તો બધું પડે જો જરાક ભૂલ થાય પાંચ મિનિટ લગાવી દે, અને જો બધું અમામ કરાવે આવી અભિનય સુંદર કરે અને બધા ખુશ થઈ જાય, આપીએ ચાટી નાખી ગયા, ધોનારા નાખી ગયા, એ નહીં નાખતા તું આવ્યો પછી નતું જાણતો આનું નામ નાટક. જે ટકે નહીં એ બધું નાટક, જે ટકે જ નહીં કોઈ તારે એમાં તું જાણ થયું પરમાનન્ટ માની લીધું. આ નાશન પદાર્થો છે પહેલેથી જોઈ શકાય છે. બહિર્મુખ જે નાશન થી પદાર્થો છે એ બધા સહેલાઈથી જોઈ શકાય છે. બહિર્મુખી જે નાશન પદાર્થો છે એ બધા સહેલાઈથી જોઈ શકાય છે. અંતર્મુખ થવા માટે બધા અવરોધો ધક્કા મારે છે. એનો ઉપાય દાણત ફરી ના રાખી અને અત્યારે દવા કરાવી લેવી જ્ઞાની પર. આજે આજે આ દિવસે બધા ગુના માફ કરાયા લઈએ મેં, પછી ગુના નહીં કરો ને પાછું ગુના નહીં કરે. હા બસ એક માસ રૂપિયા ગમે પછી પાંચ હાજર જગ્યાએ લાવે પછી મન શું પૂછાવે વેપાર જ નહીં એનાથી. જો દાણત ફરી એટલે શું દાણતમાં કેમ ના ગમે તે ખોટ ગયું છે ગમે તેમ તમે મારે આસપાસ છે તો પાંચ વર્ષે દસ વર્ષે એટલે દાણત ખોરી ના રાખો. ગમે તેવી મુશ્કેલીમાં પોતાની ફરજ ચૂકો નહીં. ફરજો બધી ફરજિયાત છે, એમાં કોઈ મરજિયાત કોઈ વસ્તુ નહીં. છોકરાને પીએ પછે મેં આંટીઓ વાળી વાળી મેં તને ભણાવ્યો છે ને મને ના બોલાવે તો ફરજિયાત વસ્તુ બોલો તું શું આપવા માટે બંધેલો જ છે. મોટીઓ વાઈને આપવા માટે બંધેલો એ બોલાય નહીં. આપણે ક્યાં રહેશે તમે શાંતિ તમારું બધું કવાય મારે આવવું જ નથી તો એવું બની શકે કપાય ની જયારે ખબર પડે તો જ દુઃખ થાય તેવું નિશ્ચવાનું નથી. એમ તો કૃષ્ણ ભગવાન ગરજ ના હોય તો આપણે શી ગરજ છે એટલી બધી તમને બહુ ગરજ છે. તમે બધા સદનામ દર્શન આપ્યા નહીં કૃષ્ણ ભગવાન? આવી આખી રીતે કોઈ કૃષ્ણ ભગવાન ની ભક્તિ જ કરતા ના આવડી તમને? ખરું ને ના આવડી ચાલે ને. તમે કયા કૃષ્ણ ની વાત કરો? બાળકૃષ્ણ ની વાત કરો છો? મુરલીધર. મુરલીધર આખા ગુજરાત માં બાળકૃષ્ણ નો ધંધ ચાલે છે અને હું આ બાળકૃષ્ણ નો કશું પ્રસાદ નો ખાલી અધિકારી કેવું બાળકૃષ્ણ ધર્મ બાળ મંદિર કહેવાય છે અને યોગેશ્વર કૃષ્ણ નો ધર્મ જ્ઞાન મંદિર કહેવાય છે. યોગેશ્વર કૃષ્ણ નો ધર્મ એ જ્ઞાન મંદિર. યોગેશ્વર કૃષ્ણ ને ઓળખ્યા નહીં ઓળખ્યા તો ના થાય ને અજે તો થાય છે. ઘણા ભજેતા થયા પણ આ તો ઉત્તમ પ્રકાર નો ભજેતો છે. ભાઈ કે છે કૂતરા બની ગધેડામાં નામ તેમાં આત્મા તેનો દેશ શું કહે આત્મા એનો કોનું એનું એજ નાગીના ઘાટ રૂપ સુધી જતી જાતના કેવા શું જુદી જુદી જાતનું નાગીના અને ઘાટ ઘાટ ઘાટું તો તેનું તે પણ ઘાટ બદલાયા જ કરે. અને તમે શું માનો કે હું નેકલેસ છું નેકલેસ છું એટલે નેકલેસ નેકલેસ અને ઘાટમાં જ પરિણામ પામો છો, કેવું નથી પામતા? તને એવું લાગે છે ને? એને ગાળી નાખે તો શું છે? આ ફક્ત તાર કઈ આ કરોડ અવતાર થયા ને એમાં કઈ ખોટ કશી કઈ નથી, ગાઢ ગડબડ એટલું જ ખોટ ગઈ, એનું એ સોનું છે. કેટલી ખોટ ગઈ? ગાઢ ગડબડ એટલી તાર કોઈ ગડબડ ગઈ તો હું છે ને આપણું ગાઢ ગડબડ તારે બધું ખબર પડે છે કે આ તો હું મારું કહ્યું કોઈ નહી, હું એકલો જ નિરાધાર. આ ભગવતી તે કહે તમે તમે હું મર ગયા તો એમ તો શું તાર મારું જ રહ્યું, કોણ થાય દગડે આપણું? છોકરો કેટલાક છોકરા બાપ ને આમાં દાવા પડે છે, મળે ના મળે છોકરો? અરે વળી એક છોકરો તો કોર્ટમાં એવું કહ્યું વકીલ ને કે સાહેબ જીત્યા ત્યારે તમે જીતાડ્યો ખરો મને, પણ હજુ મારા બાપની નાકકટી કરાવું 300 રૂપિયા વધારે આપું છે. વોર્ડમાં આગળ લઈ જઈને નાકકટી જરા કરાવડો ને અપમાન ભયંકર અપમાન થયું. અને હું આ 300 રૂપિયા બાપની નાકકટી કરાવવા નીકળ્યો છું. આમ નમ થયું સર, સાચો સમજાશે ને? જૂઠો જૂઠો જૂઠો કેમ કહેવાય? હજા બધી પૈસા પડવા નીકળી જતા જૂઠો કેમ કહેવાય? એમ તો જ્ઞાત પણ આજે જાણી જૂઠો ના હિન્દુસ્તાનમાં જગત મિથ્યા છે કે છે ને? મિથ્યા એટલે શું? બીજું જ કહેવા માંગે છે, મિથ્યા એટલે જૂઠો નથી. એવું ભ્રમ સત્ય જગત મિથ્યા, મિથ્યા તો અમુક દ્રષ્ટિએ કહેવા માંગે છે કે ભાઈ તમે હમણાં સુખ નહીં પડ્યા વિનાશી ચીજો છો તમે કઈ બરોબર ને? પણ બ્રહ્મ સત્ય છે, જગત એ સત્ય છે, બ્રહ્મ રિયલ સત્ય છે, જગત રિલેટિવ સત્ય છે. રાત્રે સુઈ ગયો હોય ને મોડું પોડું રહી જાય થઈ જાય છે, આપણે વાટેલું બધું મોડા નાખીએ તો ના ના ઊંઘી ગયો છે તો પછી વાંધો ના આવે ને? મોડા બધું નાખીએ તો વાંધો ના આવે ને? રિલેટિવ સત્ય છે અને છોડાય નહીં. આ બ્રહ્મ આ મિથ્યા નથી, રિલેટિવ સત્ય છે, આ રિયલ સત્ય. તો આ વિનાશી સત્ય છે. શું છે? રાધેશ્યામજી કે છે કે જગત સત્ય છે, પ્રારબ્ધ કર્મ, સંચિત કર્મ અને ક્રિયમાણ કર્મ, આ ત્રણ વિશે જરા પ્રકાશ પાડો ને. જગત સત્ય છે, રિલેટિવ સત્ય છે, રિયલ સત્ય હોય તો ના. સંચિત કર્મ બધા સૂક્ષ્મ છે, તદ્દન સૂક્ષ્મ. તો તદ્દન સૂક્ષ્મ એ સંચિત, તેનો સંચિત જેટલો ભાગ સંચિતમાંથી જેટલો સ્થૂળ રૂપે થાય છે એટલો પ્રારબ્ધ ગણાય છે. અને પ્રારબ્ધ થયા પછી ક્રિય માણવાને કહેવાય કે પ્રારબ્ધ ભગવતી વખતે આ હું કરું છું એવું ભાન તે ક્રિય માન બરોબર ને? આ કઈ જાતના કર્મો બીજું શું પૂછવાનું છે? જગત સત્ય છે, એ કે છે કે જગત સત્ય છે એ સંદર્ભમાં પ્રારબ્ધ સંચિત અને ક્રિયામાં એ સાચા જ છે ને? એમાં મિથ્યા પણ રિલેટિવ સત્ય છે ને? બધું રિલેટિવ સત્ય આપણે એટલે કરીએ ને જગત નું સત્ય છે. જગત ને જે સત્ય માન્યું છે અને સત્ય છે એટલે દુખલું પણ છે. શું છે? પણ વિનાશી સત્ય ને જો તમે સત્ય માનો તો તમે છુટકારો થશે. અને જો જૂઠું માનશો તો વિનાશી સત્ય જૂઠું થઈ જશે. શું જૂઠું મનાય છે ને? મિથ્યા મનાય નહીં જગત. રિલેટિવ સત્ય છે. શું છે? રિલેટિવ. અને જો રિલેટિવ સત્યમાં તમે રહો તો રિયલ સત્ય પ્રાપ્ત થઈ શકે. રિલેટિવ સત્યમાં ના રહો અને રિલેટિવ અસત્યમાં જાઓ તો તમે લપટી પડશો. શું કહ્યું? લપટી પડે ને, ડીપ થઈ જાય ને. રિલેટિવ સત્ય ના રહે. રિલેટિવ બે ભાગ છે, જૂઠું ને સત્ય. રિલેટિવ સત્ય રહે તો આ સત્ય ઉદાહરણ પ્રાપ્ત થશે. શું નામ ભૂલી ગયો? મૂળશંકર પંડ્યા. મૂળશંકર પંડ્યા. અહંકાર હોય. તમને કેમ લાગે? નાટક ત્યાં આગળ પોલીસ વાળો ઉભો હોય તો ગુનેગાર જો જોવા બેઠેલો હોય તો ગુનેગાર જીવું આપતો હોય તે ગુનેગાર નાચતો નથી. શું કે છે? કાકા એમનું નાટક સારું ભજવેલું એમના જીવનમાં. સારા એવા ઇનામો લીધી. ચોવીસ સાત ઇઠોતેર કાનપુર અમદાવાદ ચંદ્રકાંત ભાઈ નું ત્યાં. રમેશભાઈ પૂછે છે કે આપણે અક્રમ માર્ગમાં આવ્યા પછી ક્રમિક માર્ગ ચાલુ રાખો કે ના રાખો? રમેશભાઈ બધું જેટલું ચાલુ રહે બધું જ મહત્વ છે કરવાનું. તો બધું આપણે જોયા કરવાનું થશે એટલું. રમેશભાઈ નામ? હાજી. રમેશભાઈ શું કરે છે? તમારે જોયા કરવાનું. કઈ આમાં કોઈ આગુ પાછું કઈ કરવાનું નહીં. જે કરતા હોય તે જ કરવાનું. વધારવાનું નહીં, ઘટાડવાનું. જે પ્રકૃતિ હોય ને તે પ્રમાણે થયા કરે. એ પૂછે છે કે આ બધા ભેદ શા માટે પાડ્યા છે? શંકર ભગવાન મોટા, મહાવીર મોટા, કૃષ્ણ ભગવાન મોટા, આ બધા ભેદ શા માટે પાડેલા? ભેદ તો લોકોએ પાડેલા છે. લોકોની દ્રષ્ટિ જુદી જુદી હોય ને. લોકોની દ્રષ્ટિ જુદી જુદી એટલે ભેદ. જેટલી દ્રષ્ટિ એટલા ભેદ. જયારે સંન્યાક દ્રષ્ટિ થાય ત્યારે ભેદ છૂટી જાય. ભેદ છૂટી જાય, કોઈ ભેદ જ ના. આ જ્યાંથી મિથ્યા દ્રષ્ટિ છે ને તે દ્રષ્ટિ હો એટલે જાત જાતના ભેદ બતાવે. પેલો તો તમારું આ સાચું, પેલો તો તમારું આ સાચું. હું સાચું બોલો. ચોર કે છે ચોરી કરવી એ ધર્મ જ છે. ચૌકાર કે છે ચોરી કરવી એ અધર્મ છે. એવું પોતપોતાનું જાય ને. અને સમ્યક દર્શન થયા પછી એક જ જાત કરવાનું. એ સાચી સાચી શ્રદ્ધા કહેવાય. અને આ મિથ્યા દર્શન તો આ બધું આવું જ ભટેક ભટેક ભટેક ભટેક કરવાનો અનંત અવતારથી આનું આ ભટકે ભટેક કર્યા છે. નહીં ભટક્યા હોય? હા, હવે કેટલાક કેટલાક કાળ સુધી ભટકવું છે? ભટકવું ના જોઈએ. અટકી જાય તો સારું, આપણી દયાથી ભટકવાનું. દાદાની દર્શનથી બધું અટકી જાય ભટકવાનું તો બહુ સારું. બધા બી ભેગા રહ્યા છે કે? અમે સાથે જ છીએ. અમે ત્રણેય ભાઈઓ બધા સાથે. માનવ ધર્મ અકરાવણમાં શાંતિ રાખે માનવ ધર્મ. અને શાંતિમય આક્રમણ કરે એ સાચું ધર્મ કહેવાય. પાસે સાચું બોલવું કઈ ખોટું કરવું નહીં. ખોટું કર્મ થાય નહીં અમારા કોઈ જગ્યામાં, દુકાનમાં કે આમાં ખોટું કરવામાં જરા આછો લાગે કે આ કેમ આપણાથી થાય. વિરોધી નથી ને પણ એના જતો હોય તેના વિરોધી નથી. લોકોની શ્રદ્ધા છે તો મૂર્તિ માં કે ભાઈ ભગવાન છે તો આપણે શ્રદ્ધા એટલે ભગવાન ખરા ત્યાં જેની શ્રદ્ધા છે માટે ભગવાન ભગવાન શ્રદ્ધા ના હોય એટલે ભગવાન નહીં ને એને નહીં ભગવાન તો ચૈતન્ય લાગે તે તેથી કરી બીજા લોકો આને માનતા હોય આપણે આપણને અધિકાર નથી ચૈતન્ય જ ભગવાન કોઈ માણસ માનતો હોય મને શું બરોબર છે ચૈતન્ય ભગવાન છે ચૈતન્ય એટલે અમૂર્ત ભગવાન છે મૂર્તિ રૂપે છે નહીં પ્રથમ તો ચૈતન્ય સ્વરૂપ જ હતું ને મૂર્તિઓનું તો પછી ઉજાણ થયું બધે પેલા તો ચૈતન્ય સ્વરૂપ જ બધે હતું નવીન માટે જે જોઈતું હોય જરૂર છે એને આપડે મેટ્રિક માં આયા પણ ફોર ફિફ્થ માંથી આવે ને પણ ફોર્થ ફિફ્થ પછી મેટ્રિક માં આવે ને મેટ્રિક માં આવે માટે એ લોકો ને આપડે છોડી ના નાખું મંદિરો બંદિરો કરતા હોય એવું છે ને મુસ્લિમો ફર્સ્ટ સ્ટેન્ડર્ડ માં છે એમ તો ફર્સ્ટ સ્ટેન્ડર્ડ માં એટલે 80 નીચા સ્ટેન્ડર્ડ છે આ ફોરેનર્સ બધા એને 80 નીચેના છે આફ્રિકનો 80 નીચેના છે પણ મુસ્લિમ ફર્સ્ટ સ્ટેન્ડર્ડ કરીએ સેકન્ડ સ્ટેન્ડર્ડ ફર્સ્ટ સ્ટેન્ડર્ડ તો આપણા આ હિન્દુઓ ફિફ્થ સિક્સમાં છે શું કહ્યું ફિફ્થ સિક્સમાં મૂર્તિ ભજન ફિફ્થ સિક્સમાં અને પછી એને જે મૂર્તિ ના ભજે તે તો ગ્રેજ્યુએટ કરવાની તૈયારી થઈ ગઈ શું કહ્યું મૂર્તિ ના ભજે ને બહુ ઊંચું સ્ટેન્ડર્ડ દાદા ભગવાન તમે જોઈ રાખો દાડે વાતચીત પૂછો બધું પૂછાય બધું દિવ્ય ચક્ષુ હોય તો થાય આ ચામડા ની આંખ ના દેખાય દિવ્ય ચક્ષુ થાય કેટલા વર્ષથી તબિયત નરમ રહેશે પ્રકૃતિ પણ સુંદર બનાવે મત જુદો જુદો છે મત શું મત છે કર્મ માં માનીએ એટલે પુનર્જન્મ માં માનવું પડે અત્યારે આપણું અસ્તિત્વ છે તે વાત સાચી છે એમાં ફેર નથી ને કશું નામ છે આપનું નવીનચંદ્ર ખરેખર તમે નવીનચંદ્ર છો દેહ બનેલો તેજ